سورة آل عمران. بسم الله الرحمن الرحيم. شروع کروچو رحمان ان رحیم اللہ نا نام تھی. الف لام میم. اللہ لا الہ الا هو الحی القیوم. الف لام میم اللہ تے چھے કે જેના સિવાય કોઈ પૂજવાને કોઈ બંદગી કરવાને લાયક નથી. તે હંમેશ જીવતો છે અને પોતાની તાકતથી કાયમ રહેલો છે. તેણે તારા ઉપર આ કિતાબ સચ્ચાઈ પૂર્વક ઉતારી છે, જે તેની આગળની ઉતરેલી કિતાબોને ટેકો આપે છે, અને તેણે તે અગાઉ લોકોની હિદાયત માટે તૌરેત તથા ઇન્જિલ ઉતારી હતી. الذين كفروا بآيات الله لهم عذاب شديد والله عزيز ذو انتقام. અને ફુરકાન એટલે કે કુરાન પણ તેણે જ ઉતાર્યું. બેશક જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કરે છે, મનાઈ કરે છે, તેમના માટે સખત સજા છે, અને અલ્લાહ જબરદસ્ત બદલો લેનાર છે. બેશક અલ્લાહ એ જ છે કે જેનાથી જમીન તથા આકાશની કોઈ પણ વસ્તુ છુપી નથી. તે એ જ છે કે જે માના પેટમાં જેવી ચાહે છે તેવી તમારી સુરતો શકલો બનાવી દે છે. તે જબરદસ્ત હિકમતવાળા સિવાય બીજું કોઈ ઇબાદતને પૂજવાને લાયક નથી. فأما الذين وما يعلم تأويله إلا الله والراسخون في العلم يقولون آمنا به كل من عند ربنا فما يذكر إلا أولو الألباب. હે રસૂલ, એ જ તે અલ્લાહ છે કે જેને તારા ઉપર આ કિતાબ ઉતારી છે, જેની કેટલીક આયતો સાફ અને એક મતલબ વાળી છે, અને એ જ આયતો કિતાબનું મૂળ, કિતાબનો પાયો છે, અને બીજી બહુ મતલબી છે. હવે જે લોકોના દિલોમાં અવળાય છે, આડોડાય છે, તેઓ તે કિતાબમાંની વધારે મતલબવાળી આયતોને જોવે છે, અને તે ફક્ત ફિતનો ફેલાવવાના મકસદથી અને તેનો મતલબ પોતાની ઈચ્છા મુજબ કરવાના મકસદથી. જો કે તેનો સાચો અર્થ અલ્લાહના અને તેમના સિવાય, કે જેઓ ઇલ્મમાં બલંદ છે, બીજા કોઈ જાણતું નથી. અને તે હોશિયાર લોકો કહે છે કે અમે તેના પર ઈમાન લાવ્યા, દરેક દાખલા અને હુકમો અમારા પરવરદિગાર તરફથી છે, અને અક્કલમંદો સિવાય બીજા કોઈ સબક હાંસિલ કરતા નથી. હે અમારા પરવરદિગાર, અમને સાચા રસ્તે દોર્યા પછી અમારા દિલોને આડા રસ્તે જવા દેજે નહીં, અને અમને તારી પાસેથી રહેમત અતા કર. બેશક તું સૌથી મોટો અતા કરનાર છો. અમારા પરવરદિગાર, બેશક તું તે કયામતના દિવસે માણસોને ભેગા કરનાર છો, કે જે દિવસના વિશે કાંઈ જ શંકા નથી. બેશક અલ્લાહ વચન ભંગ કરતો નથી. ઇન્ન અલ્લઝીન કફરૂ લન عنهم أموالهم ولا أولادهم من الله شيئا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا બેશક જેઓ ઈમાન લાવ્યા નથી, તેમની દોલત અને ઔલાદ તેમને અલ્લાહની સજાથી જરાય બચાવી શકશે નહીં, અને તેઓ જ જહન્નમનું ઈંધણ બળતણ બનશે. ફિરોનવાળા તથા તેમની આગળનાઓની જેમ તેઓએ પણ અમારી આયતો જુઠલાવી હતી. પછી અલ્લાહે તેમના ગુનાહોના બદલે તેમની ધરપકડ કરી અને અલ્લાહ સખત સજા કરનાર છે. હે રસૂલ, જેઓ ઈમાન લાવ્યા નથી તેઓને કહે કે જલ્દીમાં જ તમે હારી જશો તથા તમે જહન્નમ તરફ હાંકી લઈ જવામાં આવશો અને તે એક ઘણું જ ખરાબ ઘર છે. ચોક્કસ તમારા સમજવા માટે તે બે વિરોધી ગિરોહના સંબંધમાં કે જેઓ જંગે બદ્રમાં સામસામા થયા હતા, તેમાં રસૂલની સચ્ચાઈનો એક મોજીઝો હતો. મતલબ કે એક ટોળું તો એક ગિરોહ તો અલ્લાહના રાહે લડતું હતું અને બીજું ઇનકાર કરનારું હતું કે જેમને દેખતી આંખે તે ઇસ્લામવાળાઓ પોતાના કરતા બે ગણા જોઈ રહ્યા હતા, પણ અલ્લાહે ઇસ્લામવાળાઓને જ જીત અપાવી અને અલ્લાહ પોતાની મદદથી જેને ચાહે છે તેને તાકતવાળો બનાવે છે. બેશક આ બનાવમાં દિલની આંખો ધરાવનારાઓ માટે સબક છે. ઔરતો અને બાળકો અને સોના ચાંદીનો ભેગો કરેલો ખજાનો અને સારા ઘોડા અને જાનવરો અને ખેતીવાડી એ બધી વસ્તુઓની ઈચ્છાઓની માયા લોકોની નજરમાં શોભિતી બનાવી દેવામાં આવી છે. જો કે આ વસ્તુઓ નાશ થવાવાળી જિંદગીના સાધનો છે અને ઉત્તમ રહેઠાણ તો અલ્લાહની જ પાસે છે. કુલ અઉન બિઉકુમ હે રસૂલ કહે કે શું હું તમને એ કરતાંય વધુ સારી વસ્તુઓની જાણ કરી દઉં જેમણે પરહેજગારી અખત્યાર કરી છે, એટલે કે નાફરમાનીને તર્ક કરી છે, તેમના માટે તેમના પરવરદિગાર પાસે બગીચા છે, જેમની નીચે નદીઓ વહેતી ફરે છે, જેમાં તેઓ હંમેશના માટે રહેનાર છે, તેમાં પાક સાફ જોડા છે એટલે કે કપલ છે, અને અલ્લાહની ખુશી પણ, ને અલ્લાહ બધા બંદાઓને જોનાર છે. الذين يقولون ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. જેઓ કહે છે કે હે અમારા પરવરદિગાર, બેશક અમે ઈમાન લાવ્યા છીએ, માટે અમારા ગુનાહ માફ કરી દે અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવી લે. તેઓ ધીરજ ધરનારા એટલે કે સબ્ર કરનારા તથા હક કહેનારા તથા અલ્લાહનો હુકમ માનનારા તથા અલ્લાહના રાહમાં ખર્ચ કરનારા અને સવારના સમયે બક્ષિશ માંગનારા છે. અલ્લાહ ખુદ જ સાક્ષી આપે છે કે તેના પોતાના સિવાય બીજો કોઈ માબૂદ નથી, યાની કે પૂજવાને લાયક નથી, અને તે સર્વે દુનિયાને ઇન્સાફથી કાયમ રાખી રહ્યો છે. તેવી જ સાક્ષી બધા ફરિશ્તાઓ તથા આલિમો પણ પૂરે છે. તે જબરદસ્ત હિકમતવાળા સિવાય બીજું કોઈ ઇબાદતને લાયક નથી. બેશક પસંદ કરેલો દીન તો અલ્લાહની પાસે ઇસ્લામ જ છે. وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِنْ بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ وَمَنْ يَكْفُرْ بِآيَاتِ اللَّهِ فَإِنَّ અને જેમને તૌરેત ઇંજીલ વગેરે કિતાબ આપવામાં આવી હતી, તેમણે આ પસંદ કરેલા દીનમાં મતભેદ કર્યો નહીં, પણ તેમણે ઇલ્મ આવી ગયા પછી અને તે ફકત આપસની ઈર્ષા અદેખાયના કારણે જ. અને જે કોઈ અલ્લાહની આયતોનો ઇનકાર કરશે તે જાણી લે કે બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે. فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّهِ وَمَنِ اتَّبَعَنِ. હે રસૂલ, છતાં જો તેઓ તારી સાથે તકરાર કરે, વાદ વિવાદ કરે, તો કહે કે મેં તથા મારા પૈરોકારોએ અલ્લાહની સામે તાબેદારીનું માથું નમાવી દીધું છે. અને તે લોકોથી કે જેમને કિતાબ આપવામાં આવી છે તેમને તથા જાહિલોને પૂછી લે કે શું તમે પણ ઈમાન લાવ્યા? પછી જો તેઓ ઇસ્લામ લઈ આવે તો સાચે જ તેમણે સાચો રસ્તો મેળવ્યો, અને જો પાછા ફરે તો તારા માથે તો ફકત અલ્લાહનો સંદેશો પહોંચાડવાનું છે, અને અલ્લાહ બધા બંદાઓને જોનાર છે. બેશક જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કરે છે અને નબીઓને નાહક મારી નાખે છે અને માણસોમાંથી તેઓને પણ મારી નાખે છે કે જેઓ અદલ ઇન્સાફનો હુકમ કરે છે, તો તેઓને હે રસૂલ દુઃખદાયક સજાની ખુશખબર સંભળાવી દે. أولئك الذين حبطت أعمالهم في الدنيا والآخرة وما لهم من ناصرين. તેઓ એ જ છે કે જેમના કર્મો જેમના અમલો આ દુનિયા અને આખિરતમાં નકામા જશે, અને તેમનો કોઈ પણ મદદગાર થશે નહીં. હે રસૂલ, શું તું તે લોકો ને નથી જોતો કે જેમને અલ્લાહની કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે, જ્યારે તેમને અલ્લાહની કિતાબ તૌરેત તરફ બોલાવવામાં આવે છે કે તે તૌરેત તેમની વચ્ચે ફેંસલો કરે ત્યારે તેઓમાંથી એક ગીરો એક ટોળું મોઢું ફેરવી પાછું ચાલ્યું જાય છે. એ કારણે કે તે લોકો કહે છે કે આગ અમને તો ગણ્યા ગાંઠ્યા દિવસો સિવાય અમુક દિવસો સિવાય હરગિજ અડશે નહીં, અને જે જૂઠું તેઓ જોડી કાઢતા હતા તે જૂઠું જ તેમને તેમના ધર્મ બાબતે છેતર્યા છે. પછી જ્યારે તે દિવસે કે જે દિવસ વિશે કાંઈ પણ શંકા નથી અને તેમને ભેગા કરી લઈશું ત્યારે તેમની કેવી હાલત હશે, અને દરેક જણને તેની કમાઈનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર કોઈ પણ રીતનો જુલ્મ કરવામાં નહીં આવે. હે રસૂલ, કહે કે હે અલ્લાહ, હે સલ્તનતના માલિક, જેને તું ચાહે છે સલ્તનત આપે છે, જેની ચાહે છે સલ્તનત ખૂંચવી લે છે, અને જેને તું ચાહે છે ઇજ્જત આપે છે, અને જેને ચાહે છે તેને તું હલકો પાડે છે. જે કાંઈ પણ તું કરે છે તે સારું જ કરે છે. બેશક તું દરેક વસ્તુ પર પૂરેપૂરી રીતે કાબુ ધરાવનાર છો. તું રાત્રિને દિવસમાં ભેળવી નાખે છે અને દિવસને રાત્રિમાં ભેળવી નાખે છે. તું મરણ થયેલાઓમાંથી જીવતાઓ કાઢી લાવે છે અને જીવતાઓમાંથી મરેલાને કાઢે છે, અને જેને ચાહે છે બેહિસાબ રોજી પહોંચાડે છે.